પોતે કોણ છે એકાકાર પણ આપડે કર્મ નો ફળ ભોગવવો પડે છે. હવે આપડે કામ કઈ ખોટું કામ કરી નાખે તો આપડે ભોગવવું પડશે ને. હવે કર્મ જ નહીં થવાનું. હવે તો ગુના જે છે ને તે ભોગવવાનું. કાલે બધા પાક ભસમી રૂપિયા ને ગયા થોડા કરી રહ્યા તો ભોગવવાનું. આ ઊંડા ઉતરવું નહીં. આપડે ત્યાં કહ્યું ને આજ્ઞામાં આજ્ઞા બધું મારી વાત ઊંચી હોય છે અંદર ના પણ તારી તું ખબર હોય અમે પણ બહાર કરતા મેં કીધું તમે સમજાવે સારું. આનંદ ઉત્પન્ન થઈ ગયો ને. આનંદ થઈ ગયો ને રાતનું રાત ચાલુ રાખવાની. પછી અમે આવી રીતે અંધાઈ કીધું કિલો ને અમે કલાક બે ભાન છે બે કલાક શીખવાઈ દઈશું. કહ્યું છે કર્યા કરો રાતે ધ્યાન કરી અને કહી દઈ એમ કઈ વાંધો આવ્યો છે. ક્યારે જવાના છે? સોમવારે જવાનું વિચાર કરે જાણ એટલે રહેવાના એ જવાનું છે. સોમવારે છે ને રિક્ષામાં પાણી બહુ ભરાય. પેલું પાણી ભરાયું ને એટલે ચાલે બધું અંદર આવ્યા એટલે માથા દુખાય એટલે જતા રહી. હવે હવે આપણે દુનિયાની અંદર જ્યાં તફાવત જોઈએ એ તફાવત હોવે છે. તફાવત આપણે કર્મ કરીએ છીએ અત્યારે તમે આપણે માનીએ છીએ કે આપણે કર્મ બધા છે નહીં. અત્યારે એ વાતને આપણે જોઈએ કે કર્મ કરીએ છીએ તે બંધાય છે અને આ બોલવાનું પડે છે. એ વાત તો કર્મ બંધાય નહીં એવો રસ્તો કયો ત્યાં મારી દુકાન શું છે કે કર્મ છે તે બંધાય નહીં. એને સંભળ નિંદા વાંચ્યું છે. તમે સંભળ વાંચ્યું છે આ પુસ્તક વાંચ્યું નહીં અને આ ના કર્યું. જેવું આપડે લાકડું હોય આટલું ગાડું લાકડું હોય એમાં આટલો ભાગ બનેલો હોય ને આટલો કાચો હોય મોટા મોટા સાધુ સન્યાસી કોઈને રહે નહીં. એક વિવિધ ચિંતા બંધ ના થાય ને આ કાયમ ચિંતા બંધ થઈ જાય. દફો નહીં કરતો જ્ઞાની પુરુષ ની આજ્ઞા એ ધર્મ એ તપ પુસ્તક માંથી ને ના પડતો થયો ના લાગતો એના કરતા હગાવી ના હતો આખું બધા ભક્તો ને અંબાજી માતા ની મૂર્તિ હોય અહીં પર બધી માળાઓ ભરેલી આવે, દરેક મહાત્મા ને એક એક પહેરાવે, એક જનતા મને પહેરાવે નહીં. અરે મેં મને બધા મહાત્મા ને પહેરાવે ભરે, દાદા મને તો પહેરાવો. એટલામાં તમે જલારામ ને હાર પહેરાવો છો, તમે પોતે જલારામ થઈ ગયા, આપણે રહી ગયા નથી. કેવું પછી જોયું, અત્યારે આવીને જોયું, કાલે કૃષ્ણ ના ઉપર હનુમાનજી થઈ ગયા. બધા જુદી જુદી પ્રકૃતિ હોય, દર્શન જુદા જુદા થાય, કોઈ સાય ભગવાન દર્શન કરવા થાય, કોઈ મારી ના દર્શન કરવા આવે, આવું કરો છો એટલે બધા આવે છે. મૈત્રી ને આવ્યા છે, મૈત્રી ક્યાં ગયા? જુદા જુદા ખેલ કરો છો એટલે આવે બધા. બરોબર જાગી ગયું છે, બરોબર આગળ પડી ગયું છે, રિયલાઈઝ થઈ ગયું. હા એનું રિયલાઈઝ થયું, સેલ્ફ નું થઈ ગયું. બસ જશે ને આવે, બસ પ્રેક્ટિકલી થઈ ગયું, થિયરિકલી પ્રેક્ટિકલી ત્યાં એના આત્માનો અનુભવ કહેવાય. પ્રેક્ટિકલ થઈ અને આત્માનો અનુભવ, આત્માનો અનુભવ કહેવાય. સમજી ના આવી કે તમારે મૈસૂર માં હતું નહીં આવું? નહીં નહીં લઈ જશે તો મૈસૂર એમ પ્રત મુજારી કે મૈસૂર એમ કે મુજારી લાગે. જય જય હવે જેટલો પુરસાદ તમે કરો એટલો થાય એમ છે. તરત બોલતા એટલા ગમી હતા સીધ પુરસાદ કરે છે, અને પછી ભૂલાય નઈ, એક સેકન્ડ નહીં ભૂલાય નઈ, એક સેકન્ડ નહીં ના ભૂલાય, નિરમ કરે. અમે કહીએ કે ના તો મોકલી આવે, પછી શંકા ના કરે તો એનો વાંધો ના આવે, પણ શંકા નહીં પાછી જશે. આ શંકા નહીં કરીએ તારે, હવે ધકેલીશું જે આવે, ગાડું ભરી મોકલો બધા અહીંયા આગળ. દાદા અહીં નહીં આવે, શા માટે ભરી નહીં લગે તમને? અમારે બધા જો સમજાય છે નહીં, આવે બોલ બધા રહે અહીં શું કહે બરાબર. બધા ટેક્સ તો ભરી દે કે દાદા કહેશે કે અહીં શું છે, જા ક્યાં જવાની હોય તો સમાધિ રહેશે. તમારે કેટલા સુધી સમાધિ રહેશે? મને કહ્યું નથી, મને આવું થયું એવું કે જો તમને લાગે ખોટ થયો છે એવું લાગે, તો મને કેવું મને ખોટ થયો છે? હું સમજો ભાઈ કે આ ખોટ નથી, આ ભણવાનું છે. તમે સમજો ને, જે પહેલા મતલબ જ થતો હતો, ગઈકાલ જ્ઞાન આપતા પહેલા તો ક્રોધ જ થતો હતો, પણ હવે ક્રોધ થાય નહીં, ઉગ્રતા થાય, ઉગ્રતા સમજો ને, ક્રોધ ને એ બધી વસ્તુ જુદી છે, તમને નહીં થવાના બિલકુલ. અને જે થાય એ બધા એમ કહી દેજો, સમજો ને, ખરેખર ક્રોધ નથી, હું તમને સમજાવીશ. જે થાય તે કહી જવું, એટલે એમ એમ અમે તમને આજ્ઞા આપીએ ને તેમાં ઊંધો ચલાવો તો વસ્તુ ફેર થઈ જાય. આજ્ઞામાં ઊંધો ચલાવો, ઓછી પડાય તમે વાંધો નથી, ઊંધું ચલાવો, ધીરું જ ચાલો. ત્યારે ઊંધું કરે તો બગડે, મારે બગાડવું જ છે. હવે એવું તો કઈ કરવાની વર્ષે ના જાય. હા, ગ્રહણ ત્યાગ કરવાનું રહ્યું નહીં. ગ્રહણ ત્યાગ કરવાનું હતું અહંકાર ને મમતા, તેનો ત્યાગ થઈ ગયો. ગ્રહણ કરવાનું હતું પોતાનું સ્વરૂપ સિદ્ધાર્થમાં, તે ગ્રહણ થઈ ગયું. એટલે ગ્રહણ ત્યાગ કરવાનું હતું તે થઈ ગયું. ગ્રહણ કરવાનું ગ્રહણ થઈ ગયું, ત્યાગ કરવાનું ત્યાગ થયો. એટલે ગ્રહણ ત્યાગનો કડાક ઉભો રહ્યો નહીં, હવે નિકાલ કરવાનો કડાક ઉભો રહ્યો. નિકાલ કરતા આવે છે ને, બધા નિકાલ કરવાનો. હા, પરમાત્મા આનંદ કહેવાય. આ આનંદ એક તૃપ્તિ હોય જાય કે સંસાર મોડા લાગે, સંસાર ના વિશે મોડા લાગે. તમને જલેબી આપી હોય નાસ્તામાં અને ચા આપી હોય, જલેબી પહેલી ખાઈ પછી ચા પીવો શું થાય? હે, મળે લાગે. જે વિશેષ પી ઘરે ગરી હોય ને એ પહેરી લો, બીજી વસ્તુ મળી લાગે. એવું આ સાકો આનંદ, સ્વાભાવિક આનંદ, ત્યાં સંસાર ને બધા વિશે મળા થઈ જાય. શું એટલે ત્યાગ કરવાના કહીએ, મેરેજ મળવું પડી જશે, મેરેજ થઈ જશે. અમે પછી ત્યાગ કરવાનું કહીએ નહીં, ત્યાગ કરવાનું કહે તો કનિક માર્ગ થયો. એટલે ત્યાગ થાય સ્ટેપ ક્યારે લાગતો હોય ત્યારે ખબર ના પડે. શું આ તૈયારી મેરેજ મોડું પડશે, સુધી જશે. આ આનંદ અહીંયા દર રાતે 12 વાગે સુધી બધા ધોબાઈ ત્યાંથી આનંદ શું થાય છે. હવે આગળ આનંદમાં ઉલ્લાસમાં અને કાબો ભજવી ભૂખ થયા કરે. શું થાય કાબો ભજવી થઈ જાય આનંદ. અને આ આનંદ એટલે આ ભૌતિક આનંદ નથી, ભૌતિક આનંદ મૂર્તિક આનંદ કહેવાય. તો અહંકાર આટલા જ આટલી પૂરાવી સભા નિકાલ કરે ખબર ઉતરા થઈ જાય, ચોખ્ખું થઈ જાય, કપડા ચોખ્ખા થઈ જાય. અંતર ચાર ના દીવાના આઠ ના જમે ગયા આ રીત ચાર કપડા થઈ ગયા. કદાચ 1000 રૂપિયા હોય લાગી દીધી છે. આ પાયલી પાયલી ધીરા આ બધું અને આ વેપાર શું કરવો? આખો ગાળો કરાય તો મોડા તો દિવસ થઈ ગયેલું ભાઈ, મોડા તો દિવસ થઈ ગયો. પહેલા ભરી વાત હવે તો શાંતિ છે, કારણ કે દિવાળો દિવસ આવે જ નહીં કદાચ. તારીખ 26/8/78 બાળકી વકીલ લેતા જે ચાર્જ કર હતા એ દ્રવ્યકર અત્યારે આ ચંદ્રકર નીચે આવે છે. દ્રવ્યકર અને મુખ્ય આ છે, દાદા એ ભણ્યા છે જ્ઞાન વર્ણ, એટલે આપણે જ્ઞાન નો પ્રકાશ ને ઢાંકી દે. આત્માના જે મુખ્ય ગુણ અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, આપણે દાદા બધા આ ગુણ કયા છે? મુખ્ય બીજા અનંત ગુણો છે, અનંત સુખ વાળો છે, અનંત શક્તિ વાળો છે. એ જે જે ગુણોમાં જે આવરણ કરે તે દ્રવ્ય કરે એ ચાર્જ થઈ ગયું છે. અને અત્યારે અભિયાન દશામાં આપણી વ્યવહાર દશામાં આપણે સ્વરને આત્મા માનીને જે માન્યતા રહે કરે છે એમાં જે ચાર્જ થાય છે એ પણ અસલ દ્રવ્ય તો નહીં કહેવાય. પણ અત્યારે આપણે જ્ઞાન દીધું છે એટલે આપણે ઉડી ગયા છીએ, આપણે આ વિશ્વાસ દ્રવ્ય થઈ ગયા છે. અને ભાવ કર્મ એટલે અંદર જે બધા ભાવકો છે એમ જે ભાવ કરાવે વિશ્વાસના મનની ગાંઠો બધી ગ્રંથિઓ હોય એ બધા ભાવકો છે. જાતે ભાવો ઉભા થાય એ બધા ભાવો જે ઉભા થાય છે ભાવકોથી ભાવ કરાય છે, ભાવ કરે છે. એટલે ડોકર એ નવ પ્રકારના કર્મ હોય ને, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, વિવિધતા, કીર્તિ, રતિ રતિને ગમાવો તમે, અને આ ત્રણ વે એમ કરીને નવકર્મ થયેલું કર્મ છે. તે આપણા કર્મમાંથી બીજ બીજમાંથી વળવું એમાંથી બધા કર્મથી પ્રયાસ કરે છે. આ ત્રણ પ્રકારના કર્મ છે. દ્રવ્યકર મુખ્ય આઠ પ્રકારના હોય છે. એ અમે ગયા છે, બીજો હોય છે, સંકળાય વગેરે.